સંસ્કૃત માં કહ્યું ને પ્રેમ તમારો કોઈ વ્યક્તિ જોડે છે કે નહીં એને ટેસ્ટિંગ કારણ છે દરેક જીવન ચેતન ની જોડે આપણને એનું દર્શન કેમ થાય એને માટે શું કરવું જોઈએ આપણા સિદ્ધાંત છે મારે જગત આખું લઘુત્તમ સ્વીકારતા મને સમજે કે લઘુત્તમ લઘુત્તમ રીતે સાહેબ શું કરવાનું ત્યાં કહે છે કે આ બધી રકમ હોય એમાં નાના નાની રકમ ભાઈ કરે કે પછી ભાગવા લાગે ભાગાકાર ના થાય અમને રકમ કરો માસ રાત હતા 10 લાખ વર્ષ માં એવું પૂછે એવું ચિંતા જેવું જાણવા જેવું મુક્ત થશે બધું તમારે બધું કામ ના બીજા બધા બાબા તકલીફ પડ્યા તમને બધા બાબા કામ ના જ મળે કારણ કે ચડે તો ખરો પણ એ સાસ પછી એને નુકસાન કરે છે નહી બઉ શોર્ટકટ છે બાબા હું આ હિમાલય કેળો પરિવાર અને દૈરી વગેરે ફિલ્મ કર્યા તો નહીં મારી લિમિટ ને એક્સેપ્ટ કરવું છે. દાદા એવા ડાક્ટર મને તાવ મટી ગયો તને દાદા ની વિધિ કર્યા તાવ આવ્યો નથી. ત્રણ દિવસો મટી ગયો. મને બાર ડોક્ટર ના ગમે. દાદા ને દવા કરવી પડે. ગમતો હોય કે ના ગમતો પણ કપડા પહેરે છે કપડા માફ કરે એના વગર ચાલી શકે. બે તો પછી ખસેડો પછે ખસેડું લીધું ખસી જાય એને મેરેજ મળી જવું જોઈએ. આ ખોરાક આવી રીતે ના લેવા પરિગ્રહી કોઈ આપે એ નિયમ તેનો પ્રદર્શન આ બે ત્રણ વસ્તુ અમારી રક્ષક છે તે આ ગામમાં ભાઈ આખી અશુદ્ધિઓ છે. પછી મોટા મોટા આચાર્યો જે અશુદ્ધિ ન જાય એ અશુદ્ધિ અમારી ગઈ. શું કહ્યું આચાર્યોને ભાવે કરી તો ના જ ભાઈ પણ દ્રવ્ય કરીને જે અશુદ્ધિ કરવી હોય તો એ પણ મોટા મોટા આચાર્યો ના હોય એટલી અશુદ્ધિ અમારી ખરાબ થઈ. એટલે એને શું પણ ખબર હે કે તાત રાહત હોય એટલો ત્યાગ કરો તો નક્કી કરો નહીં વિકલ્પ મારો ભય ઉત્પન્ન થઈ રહ્યો. અમારું વચન બળ થી જ કામ કર્યા શું વચન બળ થી મહારાષ્ટ્ર હોવા માટે કે છે આવતી નહીં દેવી રહી હતી મૂર્તા નહીં ગયેલી. તમે જાણી જાણી મૂર્તા તમને ખબર પડે તમે માં પાડો બધા ભાઈ જાઓ તમને પોતાને ખબર પડે તમે ન્યાયાધીશ થયા છો આ વકીલ નહીં રાખી દીધો પેલા ન્યાયાધીશ તમે વકીલ તમે ના રોકી તમે આ વકીલ તમે રાખતા નથી નહીં બધું જાતે બધું જાતે ના એટલે વકીલ ક્યારે રાખવા જાય ગુનો દીકરા જ નહીં ઉપરાવી હજુ અમને ઉપરાણો મનને વકીલ રાખ્યું છે એમને મનને વકીલ રાખ્યું છે એમને મનને વકીલ રાખ્યું છે એમ આર્થિક જતા રહે પણ મારા અનુભવમાં રહેલો લાગલો અમે તો આપણે જે પોતાને શક્તિ માપવાનું યંત્ર જે દોર છે દોર તમે કઈ બાજુ ખાતો એક બાજુ શું ખાતું શું પછી મને એમ લાગે કે આ તો બહુ જોર કરે છે જો આપણે જોર કરીશું તો બી જશે તો હા એમ પછી ગયા જવા શું બાર ઉપર અમે આવી ખેંચ રાખેલી છે તારે એમ કહ્યું પ્રયાસ હોય તો ખેંચ ના આપે મોટું બધા આ બધી જુદી વાતો જેવી વાત નહીં ભગવાન શું કહ્યું છે પરમહંસ સભા છે આત્મા પરમાત્મા છે મોને દાદા પરતંત્રતા ખરી ને ધાર્યું ન થઈ શકે ભાવતી ના હોય ઈચ્છા નથી ભાવ જતો ભાવ સુધી થઈ દરિયા પેનલ પરિણામ છે મન બગડેલું ને મારા નસીબ માં એવો માણસ મળવાનો છે સીધે પાકે ચડાવનારો તો મળવાનો જ છે ને પટતું નથી એટલે આમ બંધ કરો કે બહુ મોટી વાત કલાક ચાલે છે મારા હિસાબ ની અંદર દાદા મળવાના હશે તો મળવાના જ છે બીજું આ અપરિગ્રહી ખોરાક નો દાખલો, ખોરાક એટલે પછી હું નક્કી કરું હવે નાન કટી વરાવનાર કેવું હોવું જોઈએ, એ ઘરની દિશા કેવી હોવી જોઈએ, વરાવનાર ની ઉંમર શું હોવી જોઈએ, કેટલી બાબતો પણ બદલ કરી નાખું છું એ નાન કટી વરભાવ લેવા માટે. વિચાર કેમ આવ્યો માટે કઈ ભગવાન પાસે પોઝિટ છે, પોઝિટ ભેગા કરી નાખ્યું અને પછી નક્કી કરે કે આ આપણી સંજોગ હશે તો જ આ નામ કરી દે, ત્યાં સુધી કરી દેવું ભેગા થઈ જાય. એમાં આગ્રહ કરો, આગ્રહ કેવી વસ્તુ જ નથી, આગ્રહ સવાર જ નથી, આગ્રહ કેવો સવાર જ નથી, આર્થિક ગ્રહ એમાં આગ્રહ નો સવાર જ ક્યાં નથી. નક્કી કરી દે આપણું નક્કી પેલો વિચાર નહી પોતાના મહારાજ અત્યારે કરે છે મહારાજ પછી મારા દરે ફર ફર કર્યા કે ભેગણ પડે ભેગણ પડે તારે બધા જાણે ભારત માં અધિક વર્ષ પૂરો થયો નથી. સંજોગો કેટલા ચીપ રહે છે ફિટ થઈ જાય, મારી રીતે ક્યાં હોવી જોઈએ, વિદ્યા હોવી જોઈએ, નામ હોવું જોઈએ, એક પણ બાર હોવો જોઈએ, એક પણ અંતર હોવો જોઈએ, પાણી જોઈએ, બાકરા પાછા ગયા વાંચમાં પાણી આવ્યું બધું આવું આની આગળ આયેલા મત નથી ગયા પાણી આવેલા પાછું જઈને પાછા આપડે આવું જેમ કરી સામાન્ય મનુષ્યો જેને તમે મુધાત્મા કહો છો મુધાત્મા સામાન્ય મનુષ્યો તીર્થંકર ની ખબર પડે કે આ તીર્થંકર છે તીર્થંકર જતા હોય તો સામાન્ય માણસ ને ખબર પડી જાય કે તીર્થંકર છે તીર્થંકર ખબર પડે તો દુબામાં થઈ જાય ને એવું ઘણા ઘણા તમે ભરેલા પણ તમને ઓળખાણ નહીં પડ્યું મારી સિદ્ધાંત ધર્મ છે ધર્મ છે કરવાનું હોય કે આ કરો એ કરો સિદ્ધાંત એનું નામ જ કહેવાય છે કરવાનું કહે છે શું એટલે બધું કરવાનું જ કહે છે આમ કરે સિદ્ધાંત તો બહુ જ નહીં કરવાથી મોક ના હોય દર્શન કરવા ગયા અમે ચાર દર્શન કર્યા પાંચ કર્યા આવું બધું કેમ થાય છે આ જ્ઞાન છે ને આ બધું આવે આ દૈન ને પૂરણ કરેલું તે ગરમ થાય છે આ વૈષ્ણવ પૂરણ કરેલું તે ગરમ થાય છે ધન તો થવું જ છે અને નિર્મિત છે કહ્યું શું કહ્યું નિર્મિત હા જ્ઞાન મળ્યા પછી નિર્ભીત ને સ્વામિનારાયણ છે વૈષ્ણવ છે એ તો નિર્ભીત આપણા જ્ઞાન સિવાય કોઈ જગ્યાએ નિર્મિત હોય નહી આપણું જ્ઞાન એ સંપૂર્ણ નિર્ગત નથી રાખ્યું નમસ્કાર બીજું તો ઉભું થાય ને જગત લેવા ને ગ્રહણી કહ્યું શું કહ્યું નીકાળી છે જગત માં ગતિ કઈ આત્મા ની બેઠા છે નિકાલ એનો જેવા નિકાલી આપણે બોલીએ ને ત્યાં નાખે તો શું નિકાલી થઈ પડી તારું ભરૂચ તો મણીમાં મળ્યા તો ભરૂચ લક્ષ્મણ ની હતી તમને મજબૂત કરે હું તો ફાઉન્ડેશન ફાઉન્ડેશન મંદિર હોય તો દીવા બધું બોલવાનું થાય ઘી ઘી બોલો હરાનું બોલો આટલી વર્ષ થાય અહીં એક વાર થાય ને કેટલી જગ્યાએ બે કેટલી જગ્યાએ થતી ઘી બીનું ઘી બોલો ફળ બોલો ફળ બોલો મારી ઉપરી ઘી બોલો વારી બોલો ધંધો અને આત્મા પ્રાપ્તિ કરવા લાવ્યો છું ઘી બોલાવા બોલાવ વખત બંધો ને આ તો ફરી વાર બધા હવે લાવ્યો આપડે જે લખ્યું એવું મહારાજ ને પસંદ પાકી દઉં મહારાજ એક દવા બાબતી કરી મારા સમય થી જાવ આવે તમારા બે દિવાળી થઈ પછી દસ પંદર આવે તમારે મારા કેવું છે મને હું જવા માટે પૂછું છું બહુ જ જોઈએ મારે તો મને દોરી કરી આવ્યો પાણી પી પાણી પી ચાલો બચો આપડે મારે કઈ રહ્યું તો અમારે થતું નથી મારે લાયા બધા હે ને તા બધા કોટ કરી હું તો આ પાસે ગયો એને ભરાવા ગયા લોકો વાગે વાગે બધું બધા મારું તે માધવ ખાતું હતા આવું ક્યાં બન્યું તમે શું ખબર છે ઉદ્ભવ સ્થાન કયું? પ્રજ્ઞા નું ઉદ્ભવ સ્થાન, પ્રજ્ઞા, પ્રજ્ઞા નું ઉદ્ભવ સ્થાન. હવે પૂતગલ કે નિશ્ચેતન બુદ્ધિ પર ઘા પડ્યો. પ્રશ્ન પામનો હોય ને, આ પ્રશ્ન નો મિનિંગ શું? આપણે ઘણી વખત વાતચીતમાં આપણે વાપરીએ છીએ ને કે પ્રજ્ઞા એ આત્માનો ભાગ છે. આત્માનો ભાગ છે એ પર્યાય, આત્માનો ભાગ એને એવો વાત નહી કરવાનો. આ તો પર્યાય થાય ને, પર્યાય છે ને. હા, પણ એવો નહી, એનો સ્વભાવ છે કે અમુક કાવ ઉત્પન્ન થયો કે એ પોતે ઉત્પન્ન થઈ જાય અને પછી બધું સતીદાન થઈ ગયું છે. શાસ્ત્રો માં દિશા લખાય એવી નથી, કારણ કે બધું અવર્ણનીય છે. આગળ કેવો છે? અવર્ણનીય, અલક્ષરીય છે. શાસ્ત્રો થાકીને જે તે નેતી નહીં, કોઈ ફેરો પૂર્ણ પુરુષે પાકે ત્યારે આ બધી ખુલાસો જ ના હોય તો બતાવી અને નંદા નારાયણ થયેલા હોય એ અમને બધું ક્યાં ધર્મથી નારાયણ થયેલા હોય એવા ખરા હોય. આપડે સિસ્ટમ બરોબર છે, પણ તે તો એ સિસ્ટમ કેમ સુધી ચાલે કે જ્યાં સુધી મન ના કયા પ્રમાણે વાણી હોય અને વાણી પ્રમાણે વર્તન હોય તો હજી ચાલે. અત્યારે તો મનમાં જુદું, વાણીમાં જુદું, વર્તનમાં અને વર્તનમાં જુદું બને ને. અને આ જ્ઞાન તો હબરે એટલે પછી તેને ડાયો થઈ જાય ને, તારા દીપક એટલે વાલભાઈ થઈ ગયા. મળે કઈ હજી ઉંમર નથી ને, ત્યારે હજુ પહેલી વખત શું કરવો પૂછે કે ઊંધું કરવું થઈ જાય તો કઈ રસ્તે થઈ જાય કહેવાય ને, એટલે બોલતા નથી. એમાં બે નથી, કૃષ્ણ ભગવાન એમ કહ્યું હતું કે પ્રવૃત્તિ એમાં નિવૃત્તિ શોધો કરી મારે ઈશ્વર ચિંતન સિવાય કોઈ પ્રવૃત્તિ નથી. જો પ્રવૃત્તિ છે ને તો એક જ પ્રવૃત્તિ. ઈશ્વર ચિંતન સિવાય મારી કોઈ પ્રવૃત્તિ નથી કહે. પણ એ શું કહે છે કે પ્રવૃત્તિમાં નિવૃત્તિ એ સમજાવ્યું એમ પછી તરત કે છે ના સમજાવતા પણ કહે છે જાણેલા કે માનેલા. માનેલા ઈશ્વર કે જાણેલા ઈશ્વર. જે ઈશ્વર ની વિશે કોઈ દલીલ નહીં થઈ શકે, જે ઈશ્વર વિશે વિવાદ નહીં થઈ શકે તે ઈશ્વર. જે ઈશ્વર વિશે દલીલ ના થઈ શકે, વિવાદ ના થઈ શકે એ ઈશ્વર. જે ઈશ્વર ને માટે દલીલ ના થઈ શકે, વિવાદ ના થાય.